વાલ્મીકિ રામાયણ અરણ્યકાંડ 35મું સર્ગ. રાવણે સમુદ્ર કિનારાના પ્રદેશની શોભા જોતા જોતા ફરી મારીચની પાસે જવું. શૂર્પણખાના આ રૂવાડા ખડા કરી દેનારી વાતો સાંભળીને રાવણ મંત્રીઓની સલાહ લઈ પોતાના કર્તવ્યનો નિશ્ચય કરીને ત્યાંથી ચાલી નીકળ્યો. એણે પ્રથમ સીતા હરણરૂપી કાર્ય વિશે મનોમન વિચાર કર્યો. પછી એ કાર્યના દોષ અને ગુણોનું યથાવત જ્ઞાન પ્રાપ્ત કરીને એનું બળાબળ નક્કી કર્યું. અંતે નિશ્ચય કર્યો કે આ કામ તો કરવું જ જોઈએ. જ્યારે આ વાત પર એની બુદ્ધિ સ્થિર થઈ ગઈ ત્યારે એ રમણીય રથશાળામાં ગયો. ગુપ્તરૂપે રથશાળામાં જઈને રાક્ષસરાજ રાવણે પોતાના સાથીને આજ્ઞા આપી કે મારો રથ જોતરીને તૈયાર કરો. સારથી શીઘ્રતાપૂર્વક કાર્ય કરવામાં કુશળ હતો. રાવણની આજ્ઞા મળતા એણે શણવારમાં જ એના મનને અનુકૂળ ઉત્તમ રથ જોતરીને તૈયાર કરી દીધો. એ રથ ઈચ્છાનુસાર ચાલનારો તથા સોનાનો હતો. એને રત્નોથી શણગારવામાં આવ્યો હતો. એમાં સોનાના અલંકારોથી સજાવેલા ગધેડા જોતરિયા હતા. એમના મોઢા પિશાચો જેવા હતા. રાવણ એના પર બેસીને ચાલ્યો. એ રથ મેઘોની ગર્જના જેવો ગંભીર ગરગરાટ ધ્વનિ ફેલાવતો જઈ રહ્યો હતો. એના દ્વાર કુબેરનો એ નાનો ભાઈ શ્રીમાન રાક્ષસરાજ રાવણ સમુદ્રના તટ પર ગયો. એ સમયે એના માટે સફેદ ચામર ઢોળવામાં આવી રહ્યો હતો. એના મસ્તક પર શ્વેત છત્ર હતું. એની અંગકાંતિ સ્નિગ્ધ વૈદુર્યમણી જેવી નીલ કે કાળી હતી. એ પાકા સોનાના આભૂષણોથી ભૂષિત હતો. એના 10 મુખ, 10 કંઠ અને 20 ભુજાઓ હતી. એના વસ્ત્રાભૂષણ વગેરે અન્ય ઉપકરણો પણ જોવા જેવા હતા. દેવતાઓનો શત્રુ અને મનુષ્યોનો હત્યારો એ નિશાચર 10 શિખરોવાળા પર્વતરાજ જેવો પ્રતીત થતો હતો. ઈચ્છાનુસાર ચાલનારા એ રથ પર આરૂઢ થઈને રાક્ષસરાજ રાવણ આકાશમાં વિદ્યુત મંડળથી ઘેરાયેલા અને બગલાઓની હારમાળાથી શોભતા મેઘ જેવો શોભી રહ્યો હતો. પરાક્રમી રાવણ પર્વતયુક્ત સમુદ્રના તટ પર પહોંચીને એની શોભા જોવા લાગ્યો. સાગરનો એ કિનારો વિવિધ પ્રકારના ફળ ફૂલવાળા હજારો વૃક્ષોથી વ્યાપ્ત હતા. ચારે બાજુ મંગળમય શીતળ જળથી ભરપૂર તલાવડીઓ તથા વેદિકાઓ સજાવેલા વિશાળ આશ્રમો એ સમુદ્ર તટની શોભામાં વૃદ્ધિ કરતા હતા. ક્યાંક કેળના વન અને ક્યાંક નાળિયેરના બગીચા શોભી રહ્યા હતા. સાલ તાલ તમાલ તથા સુંદર ફૂલોથી ભરચક બીજા બધા વૃક્ષો એ તટ વિસ્તારને શણગારી રહ્યા હતા. અત્યંત નિયમિત આહાર કરનારા મોટા મોટા મહર્ષિઓ, નાગો, સુપર્ણો, ગરુડો, ગંધર્વો તથા હજારો કિન્નરોના કારણે પણ એ સ્થળ શોભી રહ્યું હતું. કામવિજયી સિદ્ધો, ચારણો, બ્રહ્માજીના પુત્રો, વાનપ્રસ્થો, માશ ગોત્રના મુનિઓ, વાલખિલ્ય મહાત્માઓ તથા માત્ર સૂર્યના કિરણોનું જ પાન કરનારા તપસ્વીઓથી પણ એ સાગરનો તટવર્તી પ્રદેશ શોભી રહ્યો હતો. દિવ્ય આભૂષણો અને પુષ્પમાળાઓ ધારણ કરનારી તથા ક્રીડાવિહારની પદ્ધતિને જાણનારી હજારો દિવ્ય રૂપિણી અપ્સરાઓ ત્યાં ચારે બાજુ ફરી રહી હતી. કેટલી એ શોભાશાલીની દેવાંગનાઓ એ સાગર તટનું સેવન કરતી રહીને આજુબાજુ બેઠી હતી. દેવતાઓ અને દાનવોના સમૂહ તથા અમૃતનું પાન કરનારા દેવતાઓ ત્યાં વિચરી રહ્યા હતા. સમુદ્રનો એ કિનારો સમુદ્રના તેજથી, એની તરંગમાળાઓના સ્પર્શથી સ્નિગ્ધ અને શીતળ હતો. ત્યાં હંસ, કોચ તથા દેડકા બધી બાજુ ફેલાયેલા હતા અને સારસ એની શોભામાં શોભા વધારી રહ્યા હતા. એ કિનારા પર વૈદુર્ય મણી જેવું શ્યામ ઘાસ દેખાતું હતું. આકાશ માર્ગે યાત્રા કરતા કુબેરના નાના ભાઈ રાવણે રસ્તામાં બધી બાજુ મોટી સંખ્યામાં શ્વેત વિમાન, ગંધર્વો અને અપ્સરાઓને પણ જોયા. એ ઈચ્છાનુસાર ચાલનારા વિશાળ વિમાન એ પુણ્યાત્મા પુરુષોના હતા, જેમણે તપસ્યાથી પુણ્યલોક પર વિજય પ્રાપ્ત કર્યો હતો. એ વિમાનોનો દિવ્ય પુષ્પોથી શણગારેલા હતા અને એમની અંદરથી ગીત અને વાદ્યોના સુંદર ધ્વનિ પ્રગટ થતો હતો. આગળ જતા એણે જેમના મૂળિયામાંથી ગુંદર નીકળ્યા હતા એવા ચંદનના હજારો વન જોયા, જે આંખોને ઘણા ગમે એવા અને પોતાની સુગંધથી નાસિકાને તૃપ્ત કરનારા હતા. ક્યાંક શ્રેષ્ઠ અગુરના વન હતા, ક્યાંક ઉત્તમ પ્રકારના સુગંધિત ફળવાળા તક્કોલ વિશેષ વૃક્ષોના ઉપવનો હતા, ક્યાંક તમાલના ફૂલ ખીલેલા હતા, ક્યાંક મરીના છોડ શોભતા હતા અને ક્યાંક સમુદ્ર કિનારે મોતીઓના ઢગે ઢગ સુકાતા હતા. ક્યાંક શ્રેષ્ઠ પર્વતમાળાઓ, ક્યાંક પરવાળાના ઢગ, ક્યાંક સોના ચાંદીના શિખરો તથા ક્યાંક સુંદર અદ્ભુત અને સ્વચ્છ પાણીના ઝરણા દેખાતા હતા. ક્યાંક ધનધાન્યથી સંપન્ન સ્ત્રી રત્નોથી ભરેલા તથા હાથી ઘોડા અને રથોથી વ્યાપ્ત નગરો દ્રષ્ટિગોચર થતા હતા. આ બધું નિહાળતો નિહાળતો રાવણ આગળ વધ્યો. પછી એણે સિંધુરાજના તટે એક એવું સ્થાન જોયું જે સ્વર્ગ જેવું મનોહર, બધી બાજુથી સમથળ અને સ્નિગ્ધ હતું. ત્યાં મંદ મંદ વહેતા પવનનો સ્પર્શ અત્યંત કોમળ લાગતો હતો. ત્યાં સમુદ્ર તટે એક વડલાનું વૃક્ષ દેખાયું, જે પોતાની ઘેઘૂર છાયાને કારણે મેઘઘટા જેવું લાગતું હતું. એની નીચે બધી બાજુએ મુનિઓનો નિવાસ હતો. એ વૃક્ષની પ્રમુખ ડાળીઓ ચારે બાજુ 100 યોજનો સુધી ફેલાયેલી હતી. આ એ જ વૃક્ષ હતું જેની ડાળ પર કોઈક સમયે ગરુડ એક વિશાળકાય હાથી અને કાચબાને લઈને એમને ખાવા માટે આવીને બેઠા હતા. પક્ષીઓમાં શ્રેષ્ઠ મહાબલી ગરુડે અનેક પાંદડાથી ભરચક એ ડાળીને એકાએક પોતાના ભારથી તોડી નાખી હતી. એ ડાળીની નીચે ઘણા બધા વેખાનસ, માંસ, વાલખિલ્ય, મરીચી એટલે કે સૂર્યના કિરણોનું પાન કરનારા, બ્રહ્મપુત્ર અને ધુમ્ર નામે ઓળખાતા મહર્ષિઓ એકસાથે રહેતા હતા. એમના પર દયા કરીને એમના જીવનની રક્ષા કરવા માટે પક્ષીઓમાં શ્રેષ્ઠ ધર્માત્મા ગરુડે એ તૂટેલી 100 યોજન લાંબી શાખાને ડાળીને તથા એ બંને હાથી અને કાચબાને પણ વેગપૂર્વક એક જ પંજામાં પકડી લીધા તથા આકાશમાં જ એ બંને પ્રાણીઓનું માંસ ખાઈને ફેંકી દીધેલી એ ડાળ દ્વારા નિષાદ દેશનો સંહાર કરી નાખ્યો. એ સમયે ઉપર જણાવેલા મહામુનિઓનો મૃત્યુના સંકટમાંથી ઉગારી લેવાથી ગરુડને અનુપમ હર્ષ થયો. એ અપાર હરખના કારણે બુદ્ધિશાળી ગરુડનું પરાક્રમ બમણું થઈ ગયું અને એમણે અમૃત લઈ આવવાનો પાકો નિશ્ચય કરી લીધો. ત્યાર પછી ઇન્દ્રલોકમાં જઈને એમણે ઇન્દ્રભવનની એ જાળીઓને તોડી નાખી જે લોઢાના સળિયાથી બનેલી હતી. પછી રત્નોના શ્રેષ્ઠ ભવનને વેરણછેરણ કરીને ત્યાં છુપાવીને રાખેલા અમૃતને તેઓ ઇન્દ્રભવનમાંથી હરી લાવ્યા. ગરુડ દ્વારા તોડેલી ડાળીનું એ ચિહ્ન એ વડલામાં એ સમયે પણ દેખાતું હતું. એ વૃક્ષનું નામ શુભદ્રવટ હતું. ઘણા મહર્ષિઓ એ વટવૃક્ષની છાયામાં નિવાસ કરતા હતા. કુબેરના નાના ભાઈ રાવણે એ વટવૃક્ષને જોયું. નદીઓના સ્વામી સમુદ્રના બીજા તટે જઈને રાવણે એક રમણીય વનમાં પવિત્ર અને એકાંત સ્થળે એક આશ્રમના દર્શન કર્યા. ત્યાં શરીર પર કાળો મૃગચર્મ અને માથા પર જટાઓ ધરીને નિયમ રીતે આહાર કરતો મારીચ નામનો રાક્ષસ નિવાસ કરતો હતો. રાવણ ત્યાં જઈને એને મળ્યો. મળ્યા પછી એ રાક્ષસ મારીચે બધા પ્રકારના અલૌકિક અને મનોહર પદાર્થ અર્પણ કરીને રાજા રાવણનો વિધિપૂર્વક આતિથ્ય સત્કાર કર્યો. અન્ન અને જળથી સ્વયં એનો પૂર્ણ સત્કાર કરીને મારી છે. પ્રયોજનની વાતો પૂછતા રાવણને આમ કહ્યું, રાજન તમારી લંકામાં કુશળ તો છે ને? રાક્ષસરાજ તમે ક્યાં કામ માટે ફરીથી આટલા ઉતાવળા અહીં આવ્યા છો? મારી ચામ પૂછતા વાતચીત કરવામાં કુશળ મહાતેજસ્વી રાવણે એમને આમ કહ્યું. આ રીતે શ્રી વાલ્મીકી રચિત આર્ષ રામાયણ આદિ કાવ્યના અરણ્યકાંડમાં 35મો સર્ગ સમાપ્ત થયો. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.